શ્રીકૃષ્ણં દ્વિભુજં કિશોરવયસં ધારમીં સુપાદમે ક્ષણં સસ્મેરાબ્જમુખં સ્વભક્તસમિતો સિંહાસને રાજિતમ ભક્તે કેસરચંદનેર્બહુવિધેર હારાવતમ સાદિભે પુષ્પે પૂજિતમાદરેણ હૃદયે શુક્લાંબરમ ચિંતયે હોમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી હરે કૃષ્ણાય નમો નમઃ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ પરાત્પર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ આપણા કલ્યાણના કરતલ આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ જેમણે આ સમાજને આ વિશ્વને ગુરુકુલ રૂપી અદ્ભુત ભેટ આપી કલ્યાણનો અનુપમ માર્ગ ચીંધ્યો એવા પૂજ્યપાદ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ આજે પણ જેમનું જીવન એ મોક્ષ ભાગી મુમુક્ષુ માટે આદર્શ રૂપ છે એવા આપણા પૂજ્યપાદ ગુરુ મહારાજ ગુરુકુલ પરિવારના તમામ બ્રહ્મનિષ્ઠ વંદનીય પૂજનીય સંતો તથા કથા શ્રવણ કરી રહેલા સર્વે ભાવિક ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. ગત કથામાં આપણે મનુષ્ય દેહની સાર્થકતા ઉપર ચર્ચા કરી રહ્યા હતા. મનુષ્ય દેહની સાર્થકતા શેમાં છે? જુદા જુદા એક્ઝામ્પલ્સ દ્વારા આપણે જોયું, સમગ્ર વિશ્વની સંપત્તિ જો આપણા હાથમાં હોય તો પણ એ મનુષ્ય દેહની સાર્થકતા નથી. અંતકાળે આપણે સમગ્ર જીવન દરમિયાન સ્ત્રીયાદિક વિશ્વના સર્વશ્રેષ્ઠ ભોગોને ભોગવીએ તો પણ એ મનુષ્ય દેહની સાર્થકતા નથી. સમગ્ર વિશ્વમાં આપણું નામ, આપણી કીર્તિ, આપણું યશ છવાઈ જાય તો પણ એ મનુષ્ય દેહની સાર્થકતા નથી. આપણા મનુષ્ય દેહને, આ સમાજને માટે, પરોપકારના કાર્યને માટે આપણે ઘસી નાખીએ પણ આપણો વિચાર ન કરીએ તો પણ એ મનુષ્ય દેહની સાર્થકતા નથી. તો શું મનુષ્ય દેહ એ અહેતુક છે? આપણો આ જન્મ ધરવાનું પ્રયોજન એ નિષ્ફળ છે? આકસ્મિક આપણો જન્મ થયો છે? ના, કોઈ પણ વ્યક્તિ જીવે છે તેની પાછળ કોઈનો કોઈ હેતુ રહેલો હોય છે. આના ઉપર આજે સાયકોલોજીએ ખૂબ સરસ ચિંતન કર્યું છે. કદાચ તમે પુસ્તકનું નામ સાંભળ્યું હોય તો મેન સર્ચ ફોર લિવિંગ, વિક્ટર ફ્રેન્કલ નામના એક ફોરેન રાઇટરે આ પુસ્તક લખેલું છે. પણ ખૂબ સુંદર સંદેશ આ પુસ્તકમાંથી મળે છે. શોર્ટમાં પુસ્તકની આપણે સમરી જોઈએ તો આ પુસ્તક લખાયું છે એ નાઝીના કોન્સન્ટ્રેશન કેમ્પ વખતે. હિટલરે એ વખતે લાખો યહૂદીઓને મારવા માટે, એના ઉપર અત્યાચારો ગુજારવા માટે એમણે કોન્સન્ટ્રેશન કેમ્પો ગોઠવેલા. એમાં જે લોકોને પૂરવામાં આવતા, ટ્રેનના ડબ્બા ભરાઈ ભરાઈને લોકો આવતા, એમના ઉપર અત્યાચારો ગુજારાતા. અને જે વ્યક્તિઓ એ કામના ન રહે, જે વ્યક્તિઓ બીમાર પડે, જોઈએ એવું કામ ન આપી શકે, ત્યારે એમને ગેસ ચેમ્બરમાં પૂરી અને મારી નાખવામાં આવતા. એક સાથે લાખો લોકોનો ગાણ એ મૃત્યુના મુખમાં ધકેલાઈ જતો. આ વખતે આ વિક્ટર ફ્રેન્કલ એ કોન્સન્ટ્રેશન કેમ્પના એક કેદી બનેલા. પોતે સાયકોલોજિસ્ટ હતા એટલે લોકોના માનસ ઉપર એમણે સંશોધન કર્યું, નિરીક્ષણ કર્યું. નિરીક્ષણના અંતે એમણે આ પુસ્તક લખ્યું અને પુસ્તકમાં એમણે ખૂબ સરસ એક સારભૂત વાત લખી અને એના ઉપર જ આ પુસ્તકનું નામ રચાયું. વાત એવી હતી કે એ વખતે ઘણા બધા લોકો આવતા, કેટલાય ખૂબ તંદુરસ્ત હતા, કેટલાય સાવ સુકલકડી કાયાવાળા હતા, છતાંય તંદુરસ્ત હતા એ પણ બીમાર પડીને મૃત્યુના મુખમાં ધકેલાઈ ગયા, ને કેટલાક સુકલકડી કાયા જેવા હતા છતાંય એ જીવી ગયા. કેટલાય અત્યાચારોની વચ્ચે પણ એ જીવી ગયા, એનું કારણ શું? તો એમણે છેલ્લે ઘણા બધા મનોવૈજ્ઞાનિક નિરીક્ષણ બાદ કહ્યું કે જેને કંઈક હેતુ હતો, કંઈક ને કંઈક આશાનું કિરણ બંધાયેલું હતું કે આપણે આ કોન્સન્ટ્રેશન કેમ્પમાંથી કોઈક દિવસ છૂટી અને આપણા પરિવારને મળીશું. કોઈકને એમ હતું કે આપણે થોડા સમય પછી આપણું સૈન્ય આવી અને આપણને અહીંથી બચાવી જશે. કોઈને એમ હતું કે ક્યાંક લાગ મળશે ને આપણે અહીંથી ભાગી છૂટીશું. કોઈકને એમ હતું કે ગમે તે થાય પણ આપણે આ જીવન પૂરું કરવું છે. જેને જેને કંઈક આશાનું કિરણ બંધાયેલું હતું એ લોકો જીવી ગયા, અને જે એકદમ તંદુરસ્ત હતા પણ જેઓને મનમાં એમ થયું કે બસ હવે આપણા જીવનનો કોઈ હેતુ નથી, આપણું જીવન હવે નિર્હેતુક બની ગયું છે, એ વખતે જ એમનું શરીર એ માંદગીમાં લપેટાયું અને એમને ગેસ ચેમ્બરમાં મોકલવામાં આવ્યા અને મૃત્યુના મુખમાં ગયા. આ થિયરી ઉપરથી એમણે એક લોગો થેરાપી રજૂ કરી અને એના આધારે માનસિક ઇલાજ કરતા થયા. પણ છેલ્લે એણે કહ્યું જે મેન સર્ચ ફોર લિવિંગ, માણસ છે કોઈ હેતુને લઈને જીવે છે. એટલે મનુષ્ય દેહનો કોઈ ને કોઈ હેતુ તો હોય જ. પછી આજે જુદા જુદા લોકો છે, તો કોઈ અધ્યાત્મ સાથે જોડાયેલા છે, કોઈ ભૌતિક માર્ગે જ તદ્દન જીવે છે, તો કોઈને પૈસો હેતુ છે, કોઈને કીર્તિ હેતુ છે, કોઈને પોતાનો ભોગ સુખ જીવન એ હેતુ છે. દરેકને પોતપોતાના જુદા જુદા હેતુ છે, તો એની વચ્ચે આપણા મનુષ્ય દેહનો હેતુ શું? આપણે શા માટે જીવીએ છીએ? આપણે શા માટે આ દેહમાં રહી અને દિવસ સવારથી સાંજ સુધી ક્રિયાઓ કરીએ છીએ? આપણો હેતુ પણ કંઈક ને કંઈક હોય જ. બહુ ઊંડા મનોચિંતન પછી આપણે જાણી શકીએ. પણ હવે આપણે વાત કરીએ કે એ હેતુ શું હોવો જોઈએ. શ્રીમદ ભાગવતમાં વેદવ્યાસજીએ ખૂબ સરસ એક શ્લોક લખ્યો છે કે મનુષ્ય જીવન ક્યારે સાર્થક છે, શું હોય તો જ એ મનુષ્ય જીવન એ હેતુપૂર્ણ જીવાયું કહેવાય. તદ જન્મતાની કર્માણી તદ આયુસ્તન મનોવચઃ નૃણામ એનેહ વિશ્વાત્મા સેવ્યતે હરિરીશ્વરઃ. આ લોકમાં મનુષ્યનો એ જ જન્મ, એ જ કર્મ, એ જ આયુષ્ય અને એ જ મન કે એ જ વાણી સાર્થક છે કે જેના વડે સર્વાત્મા પરમાત્મા સર્વેશ્વર શ્રી હરિનું સેવન કરવામાં આવે. બસ આ જ. એક લીટીમાં જોઈએ તો આપણા મન, ઇન્દ્રિયો, અંતઃકરણ, આ આખોય આ શરીર એ ત્યારે જ આખું શરીર એ જો ભગવાનની સેવામાં ભગવાન સંબંધી ક્રિયાઓમાં જો વપરાય, જો ઉપયોગમાં આવે, એટલો જ કાળે સાર્થક છે. નહીતર શું છે ખબર? કોઈકે ખૂબ સરસ વાત કહી કે માણસ જો ભગવાનને ભજતો નથી, ભગવાનને જો સેવા નથી કરતો, તો એ માણસ એ એકનો એક દિવસ એ 70 વર્ષ નથી જીવતો, પણ એકનો એક દિવસ એ 70 વર્ષ સુધી જીવે છે. ખ્યાલ આવ્યો? એક વર્ષ પૂરું થાય એવું નહીં, એકનો એક દિવસ એ 365 વાર જીવે છે. બસ આ જ છે જો એના જીવનમાં આધ્યાત્મિક ક્ષેત્રે પ્રગતિ નથી તો. આજે આપણે એક એવા મહાન ભક્તની કથા સાંભળવી છે કે જે એક સામાન્ય મનુષ્ય, કે જે પોતાના જીવનનો હેતુ ખોઈ બેઠેલો વ્યક્તિ, એ કોઈ એવા સાચા સત્પુરુષના યોગથી એ પોતાના જીવનને સાર્થક બનાવે છે. એકદમ એકાગ્ર મન થઈ અને સાંભળીએ. પ્રસંગને માણવાનો છે અને એનામાંથી આપણે સાર લેવાનો છે. મારવાડ પ્રદેશના પદરેશ ગામની આ વાત છે. ચકલીના માળા જેવું નાનકડું ગામ. આ ગામમાં એક ચારણ પરિવાર રહે. આ કુળમાં ઈસરદાન નામે એક ભક્ત, એક મનુષ્યનો જન્મ થયો. માતા પિતા ઈસરદાન અને ઈસરદાન યુવાન થયા, એમના લગ્ન થયા અને એમના પત્ની, આ ચાર વ્યક્તિ એક ઘરમાં રહે છે. થોડો સમય થયો, માતા પિતા બંને એ યાત્રાએ ગયા, યાત્રાથી પાછા ફેર્યા, પણ સાથે સાથે હિમાલયનો વાલ આવ્યો. પિતાનું મૃત્યુ થયું. પિતાના મૃત્યુના સમાચાર સાંભળતા જ માતા એ ફરજામાં ગાય દોતા હતા. સમાચાર સાંભળતા આઘાતની સાથે તે પણ ગાયની પાસે જ ઢળી પડ્યા ને એ પણ સ્વર્ગવાસી થયા. હવે વૈધા બંને ઈસરદાન અને એમના પત્ની. ઈસરદાનને એકમાત્ર આધાર એમના પત્નીનો, એમના પત્નીને એકમાત્ર આધાર ઈસરદાનનો. પોતાનું દાંપત્ય જીવન વિતાવે છે. એક દિવસની વાત, બેઠા છે, કોઈ પ્રશ્ન ચર્ચા થઈ અને એમાં પ્રશ્નનો જવાબ શોધવા માટે કોઈ શાસ્ત્રની જરૂર પડી. એટલે ઈસરદાનજી પોતે ઊભા થઈ અને માળિયા ઉપર એ શાસ્ત્ર પુસ્તકો પડ્યા ત્યાં લેવા માટે ગયા. પણ ન કરવું, નારાયણ ભગવાનની ઈચ્છા હશે. એ વખતે શાસ્ત્રની પાછળ, જૂના સમયના એ શાસ્ત્ર હશે અને એની પાછળ એક વીછી છુપાઈને બેઠેલો અને હાથ પડ્યો ને એ જ વખતે વીછીએ ત્યાં ડંખ મારી દીધો અને ઈસરદાનથી ઉહકારો નીકળી ગયો. અહે, પણ બાજુમાં બેઠેલા એમના પત્ની દેવળબાઈ એ વખતે બોલ્યા કે શું આ ઉહકારો કર્યો? તમે તો મર્દ છો, મર્દ આવા નાનકડામથા જનાવરનો ડંખ સહન ન કરી શકે? ઈશરદાનથી આ સહન ન થયું. કોઈ પણ પુરુષ હોય, પોતાની મર્દાનગી ઉપર કોઈ થૂકે તો એને સહન થાય? એના વેણ સહન ન થાય. ઈશરદાનજી એ વખતે દેવળબાને કહ્યું કે સાંભળ દેવળ, એ વીછીનો ડંખ તો જેને લાગ્યો હોય ને એ જાણે હો. આટલું કહી અને ઈશરદાન મૌન થઈ ત્યાંથી નીકળી ગયા. હવે થોડા દિવસ પછીની વાત, મનમાં નક્કી કરી લીધું હતું કે એક વખત આ દેવળને વીછીનો ડંખ અનુભવાવું. થોડા દિવસ પછી જંગલમાંથી એક વીછી મંગાવ્યો, કેવળ આ અનુભૂતિ કરાવવા માટે. એ વખતેનો સમય છે, રાત્રે સૂતા ત્યારે પાણીના કડા ઊંધા વાળી, ખાલી કરી ઊંધા વાળી અને પાણી આરે મૂકી દેતા. સવારે ઘરના સ્ત્રી સભ્ય હોય એ પાણીનો ઘડો ભરવા માટે જાય. આ બાજુ સવાર થયું, રાત્રે એ ઘડો છે એ નીચે મૂકી દીધેલો. વહેલા ઉઠી અને ઈસરદાનના પત્ની દેવળબા એ ઘડો ભરવા માટે ઘડો ઉઠાવ્યો. જેવો ઘોડો ઉઠાવ્યો પેલો વીછી વાડ જોઈને જ બેઠો હતો, ને એ જ વખતે દેવળબાના હાથ ઉપર ડંખ મારી દીધો અને દેવળબાથી ઉહકારો નીકળી ગયો. ઈશરદાનજી દાતણ કરતા હતા ને એ વખતે ઈશરદાનજી બોલ્યા કે કેમ ઉહકારો કર્યો? સહન કરી લેવો જોઈએ ને, આવડું નાનકડું અમથું જનાવર એ તમારાથી સહન ન થાય? દેવળબાને મનમાં નક્કી લાઈટ થઈ ગઈ કે નહીં, એ વખતે મારા વચનો એમણે યાદ રાખ્યા છે અને મને અનુભૂતિ કરાવવા માટે જ આ વીછી એમણે મૂકેલો છે, નહીતર અહીંયા વીછી હોય નહીં. પણ સાંભળો સ્વામી, તમને જે વીછી કહેવડ્યો હતો એ તો સામાન્ય વીછી હતો, પણ ભૂલ ત્યાં થઈ છે કે મને જે કહેવડ્યો છે ને, તમે જે મારા માટે વીછી મંગાવ્યો છે ને, એ તો ઠાકરીઓ વીછી છે. અને કહેવાય છે કે ઠાકરીઓ વીછી એક વખત કવડે પછી ઘડીના છઠ્ઠા ભાગમાં માણસ મૃત્યુ પામી જાય. સાંભળો સ્વામી, તમે જે ભૂલ કરી છે હવે હું થોડાક સમયમાં જ મૃત્યુ પામીશ. હવે આ દેહમાંથી નાડીઓ તણાવા મળી છે. ઈશરદાન દાતણનો ઘા કરીને દોડતા દેવળબાની પાસે આવ્યા. ખોળામાં માથું લઈ લીધું. દેવળ, તું જઈશ? મારે પણ તારી સાથે આવવું છે, હવે હું શું કરીશ જીવીને? નહીં નહીં, આપ મારી પાસે મારી સાથે નહીં આવતા. જો ભગવાનની ઈચ્છા હશે તો આગલા જન્મમાં પેળા પાછા થઈશું. હું આ જગ્યાએ જન્મ ધારણ કરીશ. પતિવ્રતાનું એ સત્વ હતું, ભવિષ્ય ભાખીને ગયા. આ જગ્યાએ હું જન્મ ધારણ કરીશ, આપણે ફરી પાછા મળીશું. ઈશરદાનજી ની સામે જ એ દેવળબાએ પોતાનો દેહનો ત્યાગ કરી દીધો. ઈશરદાને એમના પત્નીની આ યાદમાં પાગલ જેવા બની ગયા. બસ આખો સંસાર એમને સૂનો લાગવા માંડ્યો. જીવનના રંગો જાણે ઉડી ગયા હોય એવું લાગવા માંડ્યું. આખો દિવસ એ બસ એમની યાદમાં વિતાવે, કોઈ કામ નહીં, કોઈ કાંઈ નહીં, કોઈની સાથે વાતો ન કરવી. ધીરે ધીરે ગામમાં બધાને ખબર પડે, પરિવારના સભ્યોને ખબર પડે, વાત પહોંચતી પહોંચતી જાય બધે. ઈશરદાનજી યુવાન હતા, શરીર ભરાવદાર હતું અને પોતે જન્મજાત કવિ પણ હતા. એ તો બક્ષિસ છે કુળની. એટલે માગાઓ આવવા માંડ્યા કે જો ઈશરદાન ફરી પરણવાની ઈચ્છા ધરાવતા હોય તો અમે અમારી દીકરી આપવા માટે તૈયાર છીએ. એમના કાકાને વાત કરવા માંડી. એમના કાકા આશા બારોટ ઈશરદાનને સમજાવે છે કે બેટા ઈશર, આપણે ગિરસદાર છીએ, તારે સમજવું જોઈએ, આ પદ્રેશ ગામની ખાતર તારે ફરી પરણવું જોઈએ. ના કાકા, મને હવે આ સંસારમાં કોઈ રસ નથી, મારે ફરી નથી પરણવું, તમે મારો આગ્રહ છોડી દો. ના બેટા, તારે પરણવું જોઈએ. અરે કાકા, હું શું વાત કરું, મારવાડનો એક એક ઘડી મને હવે યુગ યુગ જેવી લાગે છે, મારાથી સમય પસાર નહીં થાય. એક કામ કરો કાકા, મારી ઈચ્છા છે કે આપણે ગુજરાતમાં દ્વારકાધીશના એકવાર દર્શન કરી આવીએ, તમે મારી સાથે આવો. પહેલી વખત ઈશરે આ કાકાને સામેથી કહ્યું એટલે કાકાએ કહ્યું કે સારું, કાંઈ વાંધો નહીં, જો થોડાક સમયની વાટ જો, પછી આપણે મારું કામ લપેટી અને આપણે બંને નીકળીએ યાત્રાએ. થોડા દિવસ પછી ઈશરદાનના મનને શાંતિ થાય એ માટે કાકા અને ભત્રીજો બંને દ્વારકાધીશની યાત્રાએ નીકળ્યા છે. ગુજરાતની ભૌમકા તરફ એમણે વાટ પકડી. સૂર્યોદય થાય એટલે કાકો અને ભત્રીજો બંને ખંભે ખડીઓ નાખી અને ચાલતા થાય. બપોર કાળ મધ્યાહન થાય, જ્યાં પહોંચ્યા હોય જે ગામમાં હોય ત્યાં ધર્મશાળામાં ઉતારો કરે. એ વખતે ઠેર ઠેર ધર્મશાળાઓ હશે એટલે ઉતારો કરે. ત્યાં બપોર કરી થોડીક વાર આડેપડખે થાય અને ત્યાંથી ફરી પાછા આગળ ચાલે. સાંજે મોડી રાત સુધી ચાલે ને ફરી પાછા સૂઈ જાય જ્યાં પહોંચ્યા હોય ત્યાં વાળું પાણી કરી. એમ કરતાં કરતાં ઘણો પંથ કંપાયો ને એક વખત એક ગામની ધર્મશાળામાં બપોરે ઉતારો કરેલો. ભોજન પાણી કરી અને કાકો અને ભત્રીજો બંને આડે પડખે થયેલા. બરોબર એ જ વખતે એક મહાત્મા એ જ ધર્મશાળામાં ઉતારો કરવા માટે આવે છે. પછી તો ભેળા સૂતા બેઠા, વાતમાંથી વાત નીકળી. ઈશરદાને કહ્યું કે બસ હવે અમે દ્વારકાધીશની યાત્રાએ ગુજરાત તરફ જઈએ છીએ. મહાત્માજી એકદમ ખુશ થઈ ગયા. અરે ગુજરાતમાં જાઓ છો? હા હા, અમે ગુજરાતમાં જઈએ છીએ. અરે જો તમે ગુજરાતમાં જવાના હોય, દ્વારકાધીશની જ યાત્રાએ જવાના હોય, તો એ જૂનાગઢની ઢાલ સમાન એ ગિરનારના દર્શને જવાનું નહીં ભૂલતા હો. અને હા, ગિરનાર પણ જાજો, પણ સાથે સાથે એ પવિત્ર રાજા જામ રાવણના જામનગરમાં જવાનું નહીં ભૂલતા. એનું તો હું શું વર્ણન કરું, એ જામનગરના જામ રાવણનો દરબાર એટલે જાણે સ્વર્ગ જોઈ લ્યો. સારા સારા કવિઓની ત્યાં કદર થાય છે, ત્યાં એમને ઇનામો બક્ષિસો અપાય છે, ને ઇનામ દેનારા પોતે પીતાંબર ભટ્ટ છે. અને એ પીતાંબર ભટ્ટ એટલે એવા સાત્વિક સંત પુરુષ છે, શ્રીમદ ભાગવત આખું એના ટેરવે રમે છે. એક વખત કોઈ એની મુખેથી કથા સાંભળવા માટે બેસી જાય, એ ઉઠવાનું નામ ન લે એવી સુંદર કથા કરે છે. એમ તો કાકા સાંભળો ને, જશું ને જૂનાગઢ અને જામ રાવણના દરબારમાં? હા હા બેટા, ઘણા સમયથી આવ્યા છીએ એટલે કાંઈ વાંધો નહીં, જતા જઈશું. બસ બીજા દિવસે સવારે ફરી પાછા આગળ ચાલતા થયા. એમ કરતા કરતા એ જૂનાગઢ પહોંચે છે. જૂનાગઢમાં દત્તાત્રેય સુધી દર્શન કર્યા. એ વખતે એક પ્રસંગ બને છે, પણ એ આપણા વિષયની બહાર છે, એટલે સમય પ્રમાણે આપણે આગળ વધીએ. ફરતા ફરતા ફરી પાછા જામનગર આવ્યા. જામનગરમાં એક ધર્મશાળામાં ઉતારો કર્યો, બપોરે ભોજન પાણી કર્યા. બપોર પછી ઈસરદાનજી એ એકલા જામનગરની બજારમાં ફરવા માટે નીકળ્યા. જોયું ત્યાંના લોકો, ત્યાંની લોકોની એ સભ્યતા, આ બધું જોઈ અને ખુશ થયા. વાતમાંથી વાત સાંભળવા મળી કે કાલે સવારે જામ રાવણના દરબારમાં સારા સારા કવિઓનું આમંત્રણ છે. ગુજરાતના મોટા મોટા કવિઓ ભેળા થઈને જામ રાવણના દરબારમાં પોતાની કવિતા રજૂ કરવાના છે, અને એમને પોતાની કવિતા પ્રમાણે ઇનામ પણ મળવાના છે. ઈશ્વરદાનજીને મનમાં થયું કે આપણને થોડું ઘણું તો આવડે છે, ભગવાનની દેન છે, તો લાવને આપણે પણ પ્રયત્ન કરી જોઈએ. આવ્યા ધર્મશાળામાં, કાકાને વાત કરી, કાકા આવી રીતે બપોર પછી ગયો હતો અને વાત સાંભળવા મળી છે, તો જાશો ને? જો બેટા ઈશ્વર, આ જામ રાવણનો દરબાર છે, આપણે અહીંયા કોઈને ઓળખતા નથી, એ કોઈ આપણને ઓળખતા નથી, અને ત્યાં મોટા મોટા કવિઓ આવવાના હોય, આપણું શું ગજું વાગે. રહેવા દે રહેવા દે, આપણે ખાલી ત્યાં લાભ લેવા માટે જઈશું, પણ આપણે કોઈ કવિતા રજૂ કરવી નથી હો. અરે કાકા, હવે માં સરસ્વતીની પ્રસાદીનું એકાદ કવિતા કવિ રજૂ કરીએ તો શું વાંધો છે? આમય જિંદગીમાં જીવા કરતા જોયું ભલું. હે સારું, અત્યારે સુઈ જા, આપણે કાલે સવારે જઈશું ત્યારે જોઈ લેશું. બસ સારું સારું કાકા. બંને સુઈ ગયા. સવાર થઈ, સૂર્યોદય થતા ઈશ્વરદાનજી અને એમના કાકા જાગી નિત્યકર્મમાંથી પરવારી અને જામ રાવણના દરબારમાં આવ્યા. એ જામ રાવણના દરબારમાં આવતાની સાથે જ એ સુંદર દરબારમાં આખે આખા સિંહાસનો ગોઠવાયેલા છે. વચ્ચે ઉચ્ચ સિંહાસન ઉપર ખુદ જામ રાવણ બેઠા છે. જુદા જુદા કવિઓ પણ આવીને બેઠાલા છે. જામ રાવણની બાજુમાં જ પીતાંબર ભટ્ટ એ બ્રાહ્મણના વેશમાં એ સુંદર દિવ્ય સૌમ્ય તેજસ્વી ચહેરો જોયો. એમના દર્શન કરતાની સાથે જ મનમાં શાંતિ થઈ કે વાહ, આવા સત્પુરુષનો નિવાસ હોય ત્યાં ખરેખર શાંતિ હોય. ત્યાર પછી જામ રાવળે આકલ કરી કે જેમને પોતાની કવિતા રજૂ કરવી હોય તો એક પછી એક આવતા જાઓ અને કવિતા રજૂ કરો. એક પછી એક કવિઓ આવતા ગયા, પોતપોતાની કવિતાઓ રજૂ કરે છે. જેની જેવી કવિતા એ પ્રમાણે સભાજનો એમને તાળીઓથી ગડગડાટ વધાવે છે. પીતાંબર ભટ્ટ એમને બક્ષિસ આપે છે. કોઈને 10 સોના મહર, કોઈને 50 સોના મહર, કોઈને 100 સોના મહર, કોઈને સોનાનો હાર આપે છે. એમ કરતા કરતા બધા જ કવિઓના કવિતા કવિતા પૂરી થઈ. છેલ્લે વારો આવ્યો ઈશ્વરદાનજીનો. કવિઓ પૂરા થયા એટલે જામરાવળે કહ્યું કે હવે છે કોઈ બાકી કવિ? જો કોઈ ખૂણે ખાચરે કોઈ બેઠું હોય તો આગળ આવી અને અમારી કવિતા અમારી સમક્ષ કવિતા રજૂ કરે. ઈશ્વરદાનજીને થયું કે આપણને થોડુંક આવડે છે, લાવને પ્રયત્ન કરું. કાકા જાઓ, જા, તારી બહુ ઈચ્છા હોય તો જા બેટા. કાકા એ મોકલા એટલે ઈશ્વરદાનજી વચ્ચે આવીને ઊભા રહ્યા. યુવાન, એકદમ નવયુવાન છે. આ બાજુ પીતાંબર ભટ્ટે કહ્યું, કોઈએ જોયા નથી આ નવયુવાનને, પહેલી વખત સભાજનો એ કાગ ડોળે જુએ છે કે આ કોણ છે, ક્યાંથી આવ્યા છે, વેશ તો કંઈક મારવાડ જેવો લાગે છે. એટલે પીતાંબર ભટ્ટે કહ્યું કે સૌ પ્રથમ આપની પહેચાન આપો અને પછી તમારું કવિતા રજૂ કરો. નામ મારું ઈશ્વરદાન છે, મારવાડના ભદ્રેશ ગામથી હું આ બાજુ આવ્યો છું. ફરતો ફરતો દ્વારકાધીશના દર્શને જતો હતો, સાંભળ્યું કે જામ રાવળ આવી કવિતાઓ કવિઓને ભેળા કર્યા છે. થયું કે માં સરસ્વતીની પ્રસાદીનું એકાદ કાવ્ય એમને સંભળાવી દઉં, એટલે આવ્યો છું, આપ મારી શક્તિ પ્રમાણે હું રજૂ કરીશ. જામ રાવળે માથું હકારમાં તુણાવી અને અનુમતિ આપી. આ બાજુ ઈશ્વરદાનજીએ મનોમન પોતાના ઈષ્ટને યાદ કરી અને દુહો લલકાયરો, મંગલાચરણ કર્યું. હે ચાલો જઈએ દ્વારકા મહાધર્મ નો ધામ, હે જાતા ભેટીએ જાદવો વળતા રાવળ જામ. આટલું બોલતાની સાથે જ આખી આખી સભાએ એમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા. વાહ, શું કવિતા છે! એક પછી એક પોતાના દુહાઓ રજૂ કરતા ગયા. જામ રાવળના એવા એ વખાણ કર્યા કે આખે આખી સભા તો બેઠી થઈ ગઈ. લોકોને મનમાં નિશ્ચય થઈ ગયો કે નક્કી આ તમામ કવિઓ કરતા આ ઈશ્વરદાનજી એ સૌથી શ્રેષ્ઠ ઇનામ ખાટી જશે. ખોદ જામ રાવળ પણ એકદમ બેઠા થઈ ગયા કે નહીં, આ કવિ તો આજે કોઈ દિવસ સાંભળ્યો નથી એવો છે. કવિતા પૂરી થઈ. જામ રાવળે પીતાંબર ભટ્ટની સામે દ્રષ્ટિ કરી ઈશારામાં માથું હલાવ્યું, બોલો આને શું ઇનામ આપીશું? પણ પીતાંબર ભટ્ટ તો એક ધારું પેલા ઈશ્વરદાનને સામે જોઈ રહ્યા છે. થોડાક સમયના મૌન પછી પીતાંબર ભટ્ટે કહ્યું કે સાંભળો, જો આપ મને આ કવિને ઇનામ આપવાનું કહેતા હોય તો હું એવું ફરમાન કરું છું કે આ કવિના માથા ઉપર 7 જોડા જોરથી ફટકારવામાં આવે. આટલું સાંભળતા તો આખી સભા આમ ધ્રુજી ગઈ, ત્રાસકો પડી ગયો કે આ શું, આવું ઇનામ! ખુદ જામ રાવળ પણ ઠરીને ઠીકરું થઈ ગયા. લોકોને થયું કે આ શું, આની કવિતાને આ પીતાંબર ભટ્ટ સહન ન કરી શકા? પોતાનાથી શ્રેષ્ઠ કવિતા એણે બનાવી એટલે શું એને ઈર્ષ્યા આવી હશે? કોઈ કોઈ શું શું વાતો કરવા માંડ્યા. પણ લોકો આ પીતાંબર ભટ્ટના ફરમાનને કોણ બદલાવી શકે? કહેવા પ્રમાણે 7 જોડા મારવામાં આવ્યા. એક પછી એક જોડા પડતા જાય, એ જોડા એના માથામાં નહીં પણ એના હૃદયમાં ઘા પડતા હતા. ક્રોધનો અગ્નિ સળગી ગયો કે નહીં, આ પીતાંબર ભટ્ટને હું બતાવી દઉં, આ પીતાંબર ભટ્ટને આજે આ ચારણનો હાથ દેખાડી દઉં, એની કબૂલાત આપવા માટે એને યમરાજની પાસે પહોંચાડી દઉં. અપમાનથી ઈશ્વરદાન એકદમ સમસમી ગયા. નક્કી કરી લીધું કે મારી આ તલવાર અને એમનું લોહી જ્યાં સુધી ન ચાખે ત્યાં સુધી મ્યાન નહીં થાય. નીકળી પડ્યા એ સભામાંથી. કોઈ જાણકારને પૂછતા પૂછતા પીતાંબર ભટ્ટના ઘરે પહોંચી ગયા. એમના પત્નીને ખબર ન પડે એ રીતે ઘરમાં ઘૂસીને ખૂણ અંધારા ઓરડામાં બેસી ગયા. જેવા પીતાંબર ભટ્ટ આવે અને લાગ મળે ને એમને ગળેથી કાપી નાખું. આ દિવસે ભાવનગરના ગલીઓ ગલીઓમાં આ જ વાત ચર્ચાતી હતી કે પીતાંબર ભટ્ટે આવી રીતે કર્યું, આવું નીચ કર્મ કર્યું છે. લોકો એના ઉપર થૂંકતા હતા. સતી સાવિત્રી એમના પત્નીને ખ્યાલ આવ્યો કે પીતાંબર ભટ્ટે મારા પતિએ આવું કાર્ય કર્યું, એને ખૂબ દુઃખ થયું. એમણે ઘરના દરવાજા અંદરથી બંધ કરી દીધા કે આજથી એ પીતાંબર ભટ્ટને અંદર નહીં આવવા દો. સાંજ પડી, હળવા પગલે પીતાંબર ભટ્ટ પોતાના ઘર તરફ આવ્યા. રોજ તો સતી સાવિત્રીએ પીતાંબર ભટ્ટની વાટ જોતા જ ઘરના દરવાજે ઊભા હોય, અને આજે કોઈ નહીં, ઘરનો દરવાજો અંદરથી બંધ છે. ઠપકાયરો, સતી દરવાજો ખોલો, હું પીતાંબર ભટ્ટ આવ્યો છું. અંદરથી અવાજ આવ્યો કે આજથી ઘરના દરવાજા તમારા માટે બંધ છે, કારણ કે જાજુ ભણેલા જ છતી આંખે અંધ છે. દેવીચારણનું તમે અપમાન કર્યું એ હળહળતું પાપ છે, ઇનામને બદલે જોઈડા માર્યા એ ખૂબ મોટું પાપ છે. પહેલા મને જવાબ આપો, તમે શા માટે આવી રીતે કવિનું અપમાન કર્યું? પછી જ આ બારણો ખુલશે. અરે દેવી, દુનિયા તો મને ન સમજી શકે, પણ તું પણ મને ન સમજી શકી. હે, પહેલા દરવાજો ખોલ, શાંતિથી બેસું, પછી તેને માંડીને વાત કરો. દરવાજો ખોલ. સતીએ દરવાજો ખોલ્યો, અંદર આવ્યા, ખાટલે બેઠા. સતીએ પતિવ્રતા સ્ત્રી છે, પાણીનો લોટો ભરી દીધો, પાણી પીયું, પાઘડી નીચે મૂકી. પછી પૂછ્યું, નીચે બેઠા છે, પૂછ્યું, બોલો શું કારણ છે એ કવિનું અપમાન કરવામાં? જો સતી સાંભળજે, આજે હું જીવનની સંધ્યાએ પહોંચ્યો છું. આજ સુધી મેં એવો કવિ નથી જોયો કે આજે જે રાજસભામાં ઈશ્વરદાનજી હતા. શું એની વાત કરું, એમની કવિતા શક્તિ, એમની અંદરનો જે ભાવ, એમનો પડકાર, એમના શબ્દો, એમની ભક્તિ. પણ સૌથી મોટી ભૂલ એ કવિએ એ કરી કે એમણે પુરુષના ગુણ ગાયા, પુરુષોત્તમના નહીં. અરે સૂર્યને મૂકીને એને તારાનું પૂજન કર્યું. મેં એટલા માટે જ એને સાત જોડા મરાવ્યા છે કે એક એક જોડે, એકાદ જોડે એને કદાચ આંખ ઉઘડી જાય અને પુરુષોત્તમના ગુણ ગાવાનું ચાલુ કરી દે તો. જોજો, આ બધું જ પાછળ ખૂણામાં બેઠેલા ઈશ્વરદાન સાંભળે છે. હાથમાં તલવાર હતી. આટલું સાંભળતાની સાથે જ સતી સાવિત્રીને તો હાકારો થયો, પણ આ બાજુ ઈશ્વરદાનની હૃદયમાં પણ અજ્ઞાનના અંધકાર દૂર થઈ ગયા. હાથમાંથી તલવાર પડી ગઈ. પારાવાર પસ્તાવો થયો. પીતાંબર ભટ્ટના તલવાર પડતા અવાજ આવ્યો એટલે પીતાંબર ભટ્ટને સતી સાવિત્રીએ પાછળ જોયું. કોણ છે, અમારા ઘરમાં? આગળ આવ્યા, માફ કરજો, માફ કરજો, ભૂલ થઈ. અરે પણ કવિ, તમે અહીંયા આ ઘરમાં અત્યારે શું કરો છો? માફ કરજો, પગમાં પડી ગયા પીતાંબર ભટ્ટ, આપ માફ કરજો. આપે મારું અપમાન કર્યું, એ અપમાનના ક્રોધમાં હું મોહ પામી ગયો. આપને મારવાનો નિર્ણય લઈ બેઠેલો અને મારવા માટે અહીંયા પાછળ સંતાઈને બેઠો હતો, પણ આપનો આવો ભાવ હતો. આપે મારી આંખો ઉઘાડી દીધી છે. બસ હવે આજથી હું આપને મારા ગુરુ તરીકે સ્વીકારું છું. આપ મને જીવનનો સાચો સંદેશ આપો, મારે શું કરવું જોઈએ? અહીંયા ટર્નિંગ પોઈન્ટ છે. પીતાંબર ભટ્ટ એ વખતે કહે છે કે સાંભળ ઈશ્વરદાન, તમારામાં અપાર શક્તિ પડેલી છે. આવું સુંદર મનુષ્ય જીવન ભગવાને આપ્યું છે, આવી અદ્ભુત શક્તિઓ આપી છે, આવા દેહ ઇન્દ્રિયો અંતઃકરણ તમને મળ્યા છે, તો શા માટે આ જગતના વિષય ભોગ અને યશ અને કીર્તિ માટે તમે વાપરો છો? શા માટે પુરુષોત્તમને મૂકી અને પુરુષના ગુણ ગાઓ છો? છોડી દો આ બધું. જો મારું માનતા હોય તો હવે એક પુરુષોત્તમને તમારા જીવનના કેન્દ્રભૂત બનાવો અને જીવનને સાર્થક કરી લ્યો. આ માનવ જીવનનો હેતુ એ જ છે. આટલું સાંભળતા ઈશરદાન એમના જીવનના અજ્ઞાનના અંધકાર તદ્દન દૂર થયા અને સામેથી કહ્યું કે આપ મારા ગુરુ છો. આપ મેં સાંભળ્યું છે કે આપના ટેરવે શ્રીમદ ભાગવત આખું રમે છે, તો આપ મને એનો અભ્યાસ કરાવશો? મારા હૃદયમાં ભગવાનની ભક્તિ ઉદય થાય એવું કંઈક કરો, કૃપા કરી. પિતાંબર ભટ્ટ ખુશ થયા. સામેથી આવા જિજ્ઞાસુ અને મુમુક્ષુ શિષ્ય મળતા હોય તો કોણ ખુશ ન થાય. પિતાંબર ભટ્ટ ખુશ થયા કે આજથી જ તમે મારી સાથે વિદ્યાભ્યાસનો પ્રારંભ કરો, હું તમને ભણાવીશ. ભણવાનું ચાલુ થયું. એમ કરતા કરતા અજ્ઞાન અને વાસનાના પડળો દૂર થયા અને હૃદયમાં ભક્તિનું મોજું આવ્યું. કવિ તો હતા, શબ્દો મળ્યા, ભાગવત ભણ્યા, ભગવાનના એ ચરિત્રનું શ્રવણ થતાં જ એ આખે આખો ભાગવત ગ્રંથ એ કવિતા રૂપે વહેવા માંડ્યો અને કવિતા લખવા માંડ્યા. લખવા માંડ્યા, લખાતા લખાતા આખો આખો ગ્રંથ રચાઈ ગયો અને ગ્રંથનું નામ આપ્યું હરિરસ. આજે પણ આ ગ્રંથ એ ઉપલબ્ધ છે અને એમની કથાઓ પણ થાય છે, એમના પાઠો પણ થાય છે. ગ્રંથ તૈયાર થતાની સાથે જ એમની જે યાત્રા અધૂરી છે, કઈ? દ્વારકાધીશના દર્શને જવું, એ યાત્રા પૂર્ણ કરવા માટે નીકળી પડ્યા. મસ્તક ઉપર એ ગ્રંથને કાપડમાં વીંટીને ધારણ કર્યો અને નીકળ્યા. ઇતિહાસના ગ્રંથમાં લખ્યું છે કે જ્યારે ઈશરદાનજી દ્વારકા પહોંચે છે, એક પગથિયું એ ચડે છે અને સામેથી કૃષ્ણ ભગવાન એક પગથિયું ઉતરે છે. એમ કરતા કરતા કરતા અધવચ્ચે બંને ભેળા થયા. હાથો હાથ ભગવાને સ્વયં એમનો ગ્રંથ સ્વીકાર્યો અને એમને ભેટી પડ્યા. છતે દેહે ભગવાનની પ્રાપ્તિ. પછી તો એ પાછા જામનગર આવ્યા. જામનગરમાં ખૂબ સન્માન થયું, પણ સન્માનથી તો સાચો ત્યાગી, સાચો મુમુક્ષુ એ દૂર રહે. એ અધરાત્રે ત્યાંથી ભાગી નીકળ્યા. જામનગર નજીક એ સંચાણા ગામે રહ્યા. 107 વર્ષ જીવા. કોઈને દીકરા ન હોય તો પ્રાર્થના કરે તો દીકરા થાય એવા એ શ્રેષ્ઠ તપસ્વી અને ઐશ્વર્યવાન થયા. એટલે સૌરાષ્ટ્રમાં લોકોક્તિ કહેવાય કે કાં ઈશરા કાં પરમેશરા. એમના માટે એક દોહો લખાયો કે સંવંત 1622 સુધી નવમી ચૈત્ર માસ ઈશર બારોટ ઉધરા વિશ્વ કરો વિશ્વાસ. આપણા લાડુદાન ગઢવી બ્રહ્માનંદ સ્વામી એ જ્યારે ફરતા ફરતા જામનગર આવે છે ત્યારે વાત સંભળાણી, ત્યારે એ પોતે સંચાણા ગામ ગયા છે. રાત્રે ત્યાં એ ઈશરદાનજીની જગ્યાએ રોકાઈ અને એમણે પોતે એમની કથા કહી છે, એ પુસ્તકોમાં લખાયું છે. આ છે મનુષ્ય જીવનની સાર્થકતા. એક સામાન્ય મનુષ્ય, યાદ કરો એ જ ઈશરદાનને કે જે પોતાના પત્નીના અવસાનમાં પાગલ બનીને રહ્યા હતા, એ જ ઈશરદાનજી આજે એક સત્પુરુષના યોગે સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાનને મળી ગયા. થાય ભગવાનનો ભેટો આ મનુષ્ય દેહથી જો એવા સાચા સત્પુરુષનો યોગ થાય. આપણા લાડુદાન ગઢવીનું જીવન પણ આવું જ હે, કદાચ એના કરતા પણ એક સ્ટેપ ચડે એવું. કેટલી વિદ્યાઓ એ ધમડકામાં રહ્યા, 24 વિદ્યાઓ હસ્તગત કરી, શીઘ્ર કવિતા, પિંગળ શાસ્ત્રનો અભ્યાસ, અશ્વશાસ્ત્ર, જ્યોતિષ શાસ્ત્ર, કેટલાય શાસ્ત્રોમાં પારંગત, કેટલાય રજવાડાઓ એમને રાજકવિ તરીકે સ્વીકારવા માટે આમંત્રણ આપે, પણ પગે ઠેલી ઠેલી અને લાડુદાન ગઢવી ફરતા ફરતા જામનગર આવ્યા. જામનગરમાં એ નાગદાન સોનીના ગળામાં, નાગદાન સોનીના કપાળમાં એમને જ્યારે તિલક ચાંદલો જોયો ને આશ્ચર્ય થયું. આ શું, આ કયો ધર્મ? જવાબ આપીએ પેલા વજયસિંહ બાપુ બોલ્યા કે સાંભળો લાડુદાન, આ કોઈ સ્વામિનારાયણ નામનો પંથ ચાલ્યો છે. કોઈ કહે છે ભગવાન છે, કોઈ કહે છે પાખંડ છે, અમને કાંઈ સમજાતું નથી. આપ આટલા શાસ્ત્રોના અભ્યાસુ છો, આપ જાઓ અને પારખા કરો. આવી રીતે બે વાતો કરીને લાડુદાન તો તૈયાર થયા કે જઈએ, આમય અમે ભગવાનના પારખા કરનારા. ઘોડા બેસીને નીકળતા હતા ત્યારે નાગદાન સોનીએ કહ્યું કે જાઓ લાડુદાન જાઓ, પણ યાદ રાખજો મારું વચન કે મીઠાની કોથળીએ સમુદ્રનો તાગ લેવા જાય એ ક્યારે પાછી ન આવે. હા હા એમ કહી નીકળી ગયા. પણ થયું પણ એવું, એ મીઠાની કોથળી જેવા એ લાડુદાન ગઢવી આવ્યા, મહારાજને મળ્યા. મળતાની સાથે જ પોતે કરેલા સંકલ્પો સિદ્ધ થયા, સર્વોપરી અવતારના દર્શન થયા, ચોવીસેય અવતારો ભગવાને એમાં દેખાડ્યા. પછી એ લાડુદાન ગઢવીએ છંદ બનાવ્યો, એહી મચ્છ એહી કચ્છ, આ જ સર્વોપરી પુરુષોત્તમ નારાયણ છે, ભેટી પડ્યા અને જીવન ત્યાંને ત્યાં જ સમર્પણ કરી દીધું. પછી તો એ વડોદરાથી સરકાર આવી, એમણે પણ આમંત્રણ આપ્યા. પોતાના માતા પિતા આવ્યા, પોતે પરણેલા હતા, બે પત્નીઓ હતી એ આવ્યા. બધાને એક જ વસ્તુ કહી, બસ હવે સગપણ હરિવરનું સાચું, બીજું ક્ષણ ભંગુર કાચું, બાકી બધું નકામું છે. વિચાર કરો કેટલી લાયકાત છે, કેટલા શાસ્ત્રો ભણેલા છે, કેટલી મોટી પદવી યશ અને કીર્તિ આ જગતમાં પ્રાપ્ત કરી શકત, સતા સંપત્તિ પ્રાપ્ત કરી શકત, ઈચ્છિત ભોગને મેળવી શકત. પુરુષોત્તમ નારાયણનો યોગ થતા એ ત્યાંને ત્યાં ઢળી પડ્યા, રોકાઈ ગયા છે. અને બ્રહ્માનંદ સ્વામી એ સંપ્રદાયમાં મહાન કાર્યો કર્યા. આ છે મનુષ્ય જીવનની સાર્થકતા. એટલા માટે જેને જેને આ પુરુષોત્તમ નારાયણનો યોગ થયો છે, ભગવાન સ્વામિનારાયણનો યોગ થયો છે, એના આત્મસંતોષના શબ્દો સહેરા છે. નિષ્કુળાનંદ સ્વામીએ ક્યાં સુધી લખ્યું હે, નવનિધિ ની રે નથી મારે વંચના રે, સિદ્ધિ તે સામુષિદ હવે જોય, સર્વેનું કારણ રે મળિયા ચિંતામણી રે, એ હવે જે જે ચિંતવીએ તે હોય, સહજાનંદ સિંધુ રે આજ મારે ઉલટ્યારે. નવ નિધિની વંચના ટળી જાય એવા ચિંતામણી તુલ્ય પુરુષોત્તમ નારાયણ મળ્યા છે. એ જ પુરુષોત્તમ નારાયણ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને મળ્યા, એમના જીવનના અંતિમ ઉદ્ગારો જુઓ, એમનું ધામ ગમન જોઈએ. આમ તો મનુષ્ય જીવનની સાર્થકતા છે ને, એ કોઈ પણ વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે ને ત્યારે એમના દેહ ઉપરથી પણ ખબર પડે, એમના અંતિમ શબ્દો ઉપરથી પણ ખબર પડે. આપણે જો તટસ્થ દ્રષ્ટિએ વિચાર કરીએ તો આ જગતનો કોઈ સામાન્ય મનુષ્ય જેમણે આખું જીવન આ ભૌતિક માર્ગે જ વિતાવ્યું છે એનું બોડી જોજો, અને આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ જેવા કોઈ એવા સંત પુરુષના બોડી એમના શરીર જોજો, ચોખ્ખો ભેદ મળશે કે આ વાસનિક જીવની દુર્ગતિ થઈ છે અને આ સંત પુરુષ એ ભગવાનના ધામમાં સીધા આવ્યા છે. બંને જીવન આપણી સામે છે, કયું પસંદ કરવું એ આપણા હાથમાં છે, હજુ સમય બાકી છે. એટલે આ તમામ ચર્ચાઓ ઉપરથી આપણે 100% સિદ્ધ કરી શક્યા કે મનુષ્ય જીવનની સાર્થકતા એ ભગવાનને માટે આ દેહ આ ઇન્દ્રિયો આ અંતઃકરણ વપરાય એમાં જણાય છે. આ એક અનુમાન પ્રમાણથી પણ આપણે સિદ્ધ કર્યું, બાકી જો શાસ્ત્રમાં આપણને વિશ્વાસ હોય તો ક્યાંય જવાની જરૂર નથી. મહાભારતમાં વેદ વ્યાસથી તો ત્યાં સુધી લખી નાખ્યું, આલોડ્ય સર્વશાસ્ત્રાણી વિચાર્ય ચ પુનઃ પુનઃ, ઇદમ એકમ સુનિષ્પન્નમ ધ્યેયો નારાયણો હરિ. આ એક મંત્ર ખાલી તમામ શાસ્ત્રોના સારને ભેળો કર્યો, તમામ શાસ્ત્રોમાં એ પણ વિચાર એના ઉપર પણ પુનઃ પુનઃ વિચાર કર્યા, વિચાર કર્યા પછી એક જ નિષ્પન્ન થયું. શું ગોલ? તો એકમાત્ર નારાયણ હોવો જોઈએ. નારાયણદાસજી કવિ પણ લખે, નાશવંતયા દેહ વડે થી અવિનાશી ફળ લેવું જી, પતરાવાળાને જમી કરીને બહાર ફેંકી દેવું જી, બીજા સર્વે કામ બગાડી મોક્ષ પંથ સુધારો જી, દાસ નારાયણ હરિ ભજીને સફળ કરો જન્મારો જી. કૃષ્ણ પ્રેમી નરસિંહ મહેતાએ શબ્દો કહ્યા, જ્યાં લગી આત્મા તત્વ ચિનો નહીં, ત્યાં લગી સાધના સર્વે જૂઠી. માનુષ્ય દેહ તાહરો એમ એળે ગયો, માવઠાની જેમ વૃષ્ટિ ઊઠી. જેમ માવઠું થાય તો એ કાંઈ કામનું નહીં, એમ જો મનુષ્ય દેહથી પરમાત્મા તત્વને ચિહ્નો નહીં, પ્રાપ્ત ન કર્યો તો બસ એમ જ છે. ભરતખંડમાં ભૂતળમાં જન્મી, એ જેણે ગોવિંદના ગુણ ગાયા રે, ધન્ય ધન્ય તેના માત પિતાને સફળ કરી એની કાયા રે. ભરતખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા. ગુણાદિતાનંદ સ્વામી એટલા માટે જ કહે છે, કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારી લેવો, કદાપી કરોડ કામ સુધરાને એક મોક્ષ બગડ્યો તો શું કર્યું. અને એનાથી પર આપણા મહારાજ સર્વોપરી પુરુષોત્તમ નારાયણે સર્વશ્રેષ્ઠ વચનામૃત ગ્રંથના અંતમાં જે શબ્દો કહ્યા છે એ જ આપણા જીવન પરિવર્તન માટે કાફી છે. ધ્યાનથી આપણે શ્રવણ કરી અને કથાને પૂર્ણ કરીશું. હે ભાઈ, ખગોળ ભૂગોળના વચનામૃતમાં મહારાજના શબ્દો છે, ધ્યાનથી. હે ભાઈ, સુજે તો આજ સમજીને મોક્ષના દાતા જે સદગુરુ અને સંત, તેનો આશ્રય કરીને તેની આજ્ઞામાં પોતાનો દેહ ઇન્દ્રિયો અંતઃકરણ વર્તાવીને પોતાના આત્માનું શ્રેય કરીને ભગવાનના ધામમાં પહોંચો. ને જો આજ એ વાત નહીં સમજો ને આવો મનુષ્ય દેહ મોક્ષના સાધનનું ધામ છે તે વૃથા હારશો તો ફરી પાછો આવો જોગ મળવાનો વિલંબ છે. વિલંબ તો મોરે કહ્યો એટલો છે, તે પ્રમાણે ભોગવીને તે અવધિ પૂરી થશે ને તે દિવસ જોગ મોક્ષ થવાનો થશે તેદી જો વિચારશો તો તો થશે, ને નહીં વિચારો તો તે દિવસ પણ મોક્ષ થશે નહીં. એ સિદ્ધાંત વાર્તા છે, સમજવું હોય તે વિચારજો. ને મૂર્ખને માથે તો શ્રુતિ સ્મૃતિની કોઈ અમાન્ય નથી, તે તો કોઈ વાતને સમજશે નહીં. શ્રી રસ્તુ. અંતે મહારાજના ચરણોમાં આપણે પણ પ્રાર્થના કરીએ, હે મહારાજ, આવો દુર્લભ આવો મનુષ્ય દેહ તમે આપ્યો છે, બસ હવે આ મનુષ્ય દેહ અમારા દેહ ઇન્દ્રિયો અંતઃકરણ એ આપની સેવા માટે, આપની ભક્તિ માટે, આપને પ્રાપ્ત કરવા માટે વપરાય એવું અમને અંતરથી બળ આપજો. સહજાનંદ સ્વામી મહારાજની જય. સબસ્ક્રાઇબ કીજે રાજકોટ ગુરુકુલ ચેનલ કો ઓર બેલ આઇકન કો દબાએ લેટેસ્ટ વિડિયો સબસે પહેલે દેખને કે લિયે.